ધર્મ ધ્યાન દાદા ચિંતા બંધ થઈ ગઈ, ચિંતા ના થાય પણ સુધી મોક્ષ ને ભણે નહીં કરતો. હરિ ભગવાન ચિંતા કરવાના રાય માત્ર કરતો દેખા કરો તો અમુક કારણ થઈ જાય છે. બીજ નાખ્યો નહીં એટલે નાતો ન થાય. રાય માત્ર ઘટે ચિંતા કરવાનો અધિકાર જ નથી. ચિંતા કરવી તો કઈ કાયદો હાથમાં લીધો, કાયદો હાથમાં લીધો. જે ચિંતા કરે કરવો ના ચિંતા કરે નઈ કશું પામે નથી એમ કેવાય. આ ચિંતા નહી થાય, આ તો ધ્યાન રોજ ધ્યાન ના થાય. આ ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન બે રહેશે. ઉત્તમ છે ભગવાન થાય ને ભગવાન કઈ ના થવું તે મુશ્કેલી છે. કોઈ નાના પોતાનું થયું ઠીક છે. હા તો પ્યાલા ફોટો થયો જૈન માં ચપ્પો એની સુગંધી ભરાય. દાદા ભગવાન મારા દાદા ભગવાન હતો. હા દેખાય છે તો જ્ઞાની પુરુષ છે. દાદા ભગવાન તો હું જમીન અત્યારે ધ્યાન કરું છું. મારી ગુણ દેખાય, મારી ગુણ દેખાય. નાની ગુણ, નાની ગુણ ભૂલો જ નાખે. નુકસાન કરે નુકસાન કરે નુકસાન દેહની બહાર દેહની માલકી પણ ના હોય, મનની માલકી પણ નથી, વાણીની માલકી પણ નહીં. નાળી કે તમે આ વાણી છે, આ જે વાણી છે નાળી કે તમે વાણી તે દેશના છે. શું છે? દેશ ભગવાન શ્રી ભગવાન ની દેશના ગણાય. જ્ઞાની પુરુષ ની દેશના ગણ માલકી ભગવાન વાણી હોય તો નહીં તો ઉદ્દેશ છે. અને ઉદ્દેશ એ જ્ઞાની હોય તો આત્મા નું કઈ જ્ઞાન હોય, અધ્યાત્મ સંકેત થયેલું હોય તો ઉદ્દેશ, અને સંકેત ના થયું હોય તો આદેશ કહેવાય. તમે જેટલા પ્રશ્ન ઉદ્યોગ લાવી દેશે સામે ચાલુ કોલમ પણ ચાલતું છે ખરું ધંધા પણ કોલ લાગતા બધા અને તમારે આત્મા કબૂલ કરે તમારા જે તમારે મનાવવાનું કોઈ કારણ નથી, તમારા આત્મા કબૂલ કરો તો મારી જેવત ની લાઈફ કેવી હશે? આ દર્શન સંકેત આપે એક જ કલાક નાની પુરુષનો જે સંગ મળે તો સારક થાય ને સારક કહેવાનું નામ ગયું છે. નાની પુરુષ ભૂલ કહેવાય અને પેશન કરે ભૂલે છે એટલે સમય આવજે. મોટો ચાલી ગયો છે પ્રથમ વિચાર કરે મારા ભાઈએ કરી માટે મારે કહ્યું બીજું જોવા માટે પણ એમને બળ નથી થતું. બળ બીજું જોવા માટે નું બળ આ કાર ને લઈને રાય માત્ર ગુરુનામ કરવા પડે બધું બધા વાંધી હા એટલે ભૂલ થાય આ ભૂલા બધું બધા બધું એમ જ કહે બધો શું કરી દુષણકાળ મદદ કરે આ દુષણકાળ ને મદદ કરે જૈન પણ મંદિર ભૂલ નાખે ખરેખર આવે કાલ નહીં પછી રાજુ દેશે માનતા થઈ જશે, પછી ધર્મ મોક્ષ ને ગણવી ગયો પ્રમુખ છે. હરિહંત નું હરિહંત નું નામ શું શું છે? હરિહંત નામ શું શું છે? હરિહંત નામ જ એટલે બાર ગુણ થી જે ગુણ થી જે યુક્ત હોય તો હરિયંત, ગુણ થી યુક્ત હોય તો હરિયંત, બોલો છો એ કોના નામ પર બોલો છો? કોઈ નામ જ નથી, ભગવાન એવું નથી કહ્યું. હરિહંત એટલે શું? હરિહંત એટલે શંકર ભાઈ કહે છે, હરિહંત એટલે શંકર. હા તો પણ બધા નમો સિદ્ધાર્થ બોલીએ કયું ચોઈસ હરિહંત આપડે કયા, અને પછી નમો સિદ્ધાર્થ બોલીએ છીએ. આ ચોઈસ શંકર હતા એ અત્યારે સિદ્ધ થઈ ગયા. તમે હરિહંત ભૂલો છે એટલે અમને ખરાબ લાગે છે, બઉ ખોટું નુકસાન થાય છે આપણે દેખતે. એમને ખરાબ ના લાગે પણ એને કરવા આપણને દેખતે, કારણ કે તો પોતે શિફ્ટ થઈ ગયા તો આપણે હરિહંત કહીએ. એટલે વિદ્યમાન વિદ્યમાન તીર્થંકર ભાઈ આવી શકે ને? એમાં વિદ્યમાન તીર્થંકર આવી શકે ને? બાર જે ક્ષેત્રમાં ગયા છે એ તીર્થંકર છે ને? ગણો આપણે હરિયંત એટલે જે થઈ ગયા છે, વૈષ્ણવ ના કહેવાય. હરિયંત એટલે જે થઈ ગયા છે અત્યારે જે છે અને થશે તે બધાને ભાવ નમસ્કાર આવે. એમ કે છે હરિયંત એટલે જે થઈ ગયા છે તે અને અત્યારે જે છે તે બધાને ભાવ નમસ્કાર. ના થઈ ગયા છે તેને નહીં, એ તો બધા એ સીધો થઈ ગયા, સિદ્ધ થઈ ગયા ને આપણે હરિયંત ફરી કહી શકીએ નહીં. પણ આ જે તીર્થંકર વર્તમાનમાં છે, ભલે નાવી દેવ પુત્રમાં છે, પણ જે હરિહંત માગણા એટલે એટલું તમારા એવું મંડળ માં બધા નીકળે છે. વર્તમાન હોય શું તો એનું ફળ મળશે, નહીં તો નૌકા પણ તેનું ફળ નથી મળતું. એનું કારણ આ છે, આરો પણ ઊંધું છે, ઊંધું આરો જે વિદ્યમાન છે એને જ હરિયંત રહેવા છે. જે વીતી ગયા થઈ ગયા, વીતી ગયા તેનો દર્શન તમારે એક વખતે કરવાનું એટલા માટે જ છે કે તમારું પુણ્ય બંધાશે, એમાં મોક્ષ નહીં થાય. અને જે હરિહંત હાજર છે એ તમે મોક્ષ આપી શકે. પેલા તો સિદ્ધ થઈ ગયા, પેલા તો અનંત સિદ્ધ છે, એમાં આપણું કામ નહીં નીકળે. એટલે આટલું જરા તમારા મંડળને સમજાવ્યું હતું. સિમંદર સ્વામી ખ્યાલમાં આવવા જોઈએ કે તમારું નૌકા મંત્ર ચોખ્ખો થયો છે. આપને સમજાવ્યું છે સિમંદર સ્વામી? હું વિચાર તો સિમંદર સ્વામી જ આવ્યા છે. સિદ્ધાંત ચોખ્ખો બધું સમજાવ્યું. મેં આવી આવી અહીંયા આચાર્ય સિદ્ધાંત. અને કાલે કમિશનર થઈ ગયા પછી આપડે એમને કહીએ કમિશ કલેક્ટર સાહેબ અહીંયા આવો, સાહેબ ના આવે. એટલે જેનું જે પદ છે તેનું તે પદ શોધે. આ નૌકામંદ નું ફળ ફળ મળતું નથી એવું આચાર્ય મહારાજે મને કહ્યું કે આ ફળ નું અણ કેમ જે ભરશે એનું તો આ કારણ છે. આપને સમજવું પડ્યું. સિમંદર સ્વામી એટલા જ છે કે આ ભારત દેશ માટે કામ ના આપતા હતા. એટલે એ તીર્થંકર અને અત્યારે હરિહંત તરીકે સ્વીકારો તો તમારું કલ્યાણ થાય. તમને કેમ લાગે વાંધો ફરે? અમે સુંદર સાથે જોડે એથી મારી ભગવાન કહેતા પહેલા, મારી ભગવાન કહેતા પહેલા ભાઈ આવે આ તીર્થંકર ફરી થયા નથી હિન્દુસ્તાનમાં પાંચમાં આવે છે. એટલે આવે તમારા હરિહંત પણ હતા પછી ને દર્શન. પણ વાત પાછી ભૂલી ગયેલી છે. તમે બી તો બુદ્ધિ થી સમજાવી વાત છે ને? બુદ્ધિ થી સમજાવી વાત છે ને? એવી સમજવાની વાત હોય તો સ્વીકારવી જોઈએ આપણે. શું કે આપણું ફળ મળે નૌકા મંત્ર તો ફળ કેમ મળે? વિઘ્નેશ ફરિયાદ એમ કહીએ કેટલું ખરાબ લે. કમિશનર થયા પછી કલેક્ટર કહે કેમ ખરાબ લાગે? કલેક્ટર હતો ત્યાં હજી કલેક્ટર હતા હવે કમિશનર થઈ ગયો. તો આપણા હરિયન અરિહંત પદ માં વ્યક્તિ પૂજા નથી, ગુણો ની જ પૂજા છે. આપણા અરિહંત પદ માં વ્યક્તિ પૂજા નથી, ગુણો ની પૂજા છે. ગુણો ની પૂજા પૂજા ને થયેલ નથી. ગુણો ની પૂજા સિદ્ધ ની થાય. હરિહંત બંને પૂજા, વ્યવહાર ના નિશ્ચય બંને ની પૂજા. કારણ કે આપણને બે ગા તમારું ભૂલ છે, એના દર્શન થી આપણું કલ્યાણ થાય. સમજ ને, ગુણો સિદ્ધ ના થાય. સિદ્ધ પૂજા ને દરેક જીવ ને દુઃખ ગમે, કોઈને દુઃખ ગમે એવું કોઈ જીવ ના. ઝાડ પણ ને દુઃખ ના ગમે, સમજ્યું ને? ત્યાં દુઃખ ગમે છે તને, કર્યું ને? તો અત્યારે દુઃખ છે તને? હા, તો એ ટાઈમ દુઃખ જાય નહીં. એનો નંબર દુઃખ જયારે પણ જાય નહીં. ઝાડ ભળે તો જાય નહીં, માર મારે તો દુઃખ જાય નહીં. હે, દુઃખ કઈ રીતે મળે? તારે શું કરવું છે? શું કરવું એના માટે? શું પ્રયત્ન કરું? મારી પાસે આવજો. એ શું જન્મ હતી? પછી માટે છે એ સનાતન પુખ કહેવાય. કેવું? જે સુધા બધી ગાયની સનાતન. એટલે પ્રભુ ની ભક્તિ માં લઈને જવાથી એ સુખ મળે? પ્રભુ ની ભક્તિ માં લઈને જવાથી એ સુખ મળે? ના, એ સુખ માટે અમારે પ્રયોગ કરવો પડે. મોટો એ પહેલા પાપે ભક્તિ દૂર કરવા પડે. શું કરવું પડે? જ્ઞાની પુરુષ પાપો પછી તેનાથી કરે, જ્ઞાના જ નથી. શું હોય? જ્ઞાના જ નથી પાછલો પછી પછી ભેદ વિજ્ઞાન થી આત્મા ને અનાત્મા જુદો પાડી આપે. આ આત્મવિભાગ અને આ શુદ્ધ બે સુધા પાડી આપે. કારણ કે સનાતન સુરૂપ પણ થાય. જોયે તો એ સુધાર જોયું કલ્પના નો બનાવીને રજો છે. વિશાલ વર્ષ પ્રકાશ જગત ચાલે સૌ પોતપોતાના કર્મ પ્રમાણે આધીન છે ને જગત ચાલે છે. કોઈ બનાવવાનું ના ભાઈ, આ ડુંગર દરિયા ને બધું નહીં, બધે થિયરી પ્રમાણે ચાલે છે. તંત્ર જ છે નાખું. આ બધું થિયરી પ્રમાણે ચાલે છે, તંત્ર જ છે આખું. પ્રાથમિક ઓર્ડર આના બી જે છે એવું એવું જ છે. આને કોઈ બનાવનાર નથી. આ ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝલ થયેલો છે. આ બધું ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝલ. એટલે ઇસ્વાલ પગલ થયેલું છે. તમે પગલ જ ઉભો થયા છે. ભગવાન કઈ એમ બનાવવા નહીં. ભગવાન તો તમારું સ્વરૂપ છે. ભગવાન તમારે ઉતરીય નથી. ભગવાન તમારું સ્વરૂપ છે. એ સ્વરૂપ ને ઓળખે કેમ કે નહીં ઓળે આવે ના ઓળખે તો તમે હજી એમને રે. શું તમારું નામ છે? વસંત. વસંતભાઈ. વસંત. વસંત ખરેખર વસંત ખરેખર વસંત. આત્માનું નામ નથી, દેહનું નામ. આત્માનું નામ નથી, આ દેહનું નામ છે. હા, તમે પણ માલ દેહ તમારા. તમે પણ માલ આત્મા દેહાત્મ ભાવ છે ને એ જ કે છે. આત્મા નથી કહેતો. કયા દેહાત્મ ભાવ છે એ જ કે છે. આત્મા નથી કહેતો. હા, દેહાત્મ ભાવ એટલે આ દેહા ભાવ છે. શું છે? જ્યાં પોતે નથી ત્યાં પોતે આરોપણ કરે છે. આ હું છું કે એ દુઃખ નું કારણ એ ભ્રાંતિ ને તેના થયા. ગરીબું થયું જેમ છે એમ જાણે કે હું આ છું અને આ અમારા પાડોશી છે. વસંત ભાઈ પાડોશી પડે અથવા તો પાડોશી એવું નહીં. તમે જ છો એવું ને. કોઈ ભાવ ભળે તમે લઈ લો. વસંતભાઈ નો ભાવ ભળે તમે તમારે શું લેવા દેવા પાડોશી તો તમે માથે લઈ લો. કે ગજું કાપે મારું કાપી જશે એટલે પાડી નું કાપી જશે ને ઓછા થયું છે ને પાડે શીખે હું ના પાડે શીખે ઓછા થયું છે ને એ જ્ઞાન જેવું પાડી આવે એ બધું જ્ઞાન કે આ પને ને આ પાડું આ પને ને આ પાડું ત્યાં નિવેડો આવે ચિંતા બંધ થઈ જાય તારે નિવેડો આવે ગણ આ તો ત્યાં કઈ દુધાન જોયેલું તમે કહેવાય આ તો ત્યાં કઈ દુધાન ઓળખો છો સાહેબ છે નિર અત્યારે સંસારમાં આ દુધાને રોદ્રજન જ બીજું છે સાહેબ છે અત્યારે સંસારમાં આ દુધાને રોદ્રજન ભગવાન એમ ફળ શું કહ્યું છે આપે ને નર્ક નર્ક નર્ક અને આરતી ભગ જાણવું ચાલ્યા જઈને કેમ શું આવું એટલે આરતી જાણ ધંધો થાય નર્ક આવી ગયો કહેજો ને બધા ભ્રાંતિ આવેલો મેં આ કર્યું મેં એ કર્યું મેં એ કર્યું તમે કશું કામ કરેલું ખરું કશું કામ જિંદગી માં કરેલું કર્યું ધંધું કરે આપડે બોલીએ કરે ખાવું છે તો ખવાતું નથી ખાવું છે ખવાતું ક્યાં ખાવતું તું બે બે આપડે ખાવું છે ખવાતું નથી શું કા પેલો ખાતો હતો ત્યાં બે ખાતો હતો હવે કોણ નથી ખવાતું કોણ નથી ખાતું કોન્ટ્રીબ્યુશન થાય ને કોન્ટ્રીબ્યુશન ખાવાની શક્તિ કઈ ક્યાં રહી હું કઉ છું એ મારી શક્તિ થી કઉ છું એમ કે છે હું કહું છું તો પછી નહીં ખવાતું એ કોણ કોણ કે છે મોટા ડાક્ટર હતા કે ગરીબમાં ઉંમર બની કહેશે બહુ જણા રિપેર કરી આપ્યા થઈ ગયો પણ મારે બે ટૂંકનો પેશાબ થતો નથી ગયો તો પેલા કરતો ગયો તો કોણ ને આતા નથી થતો એ કોણ બે વિચારવું ના જોયું તમને કેમ લાગે પેશાબ થતો તે કોણ ને કઈ હિંમત થયો તે કોણ લોકો હું કમાવું છું તો 10 લાખ કમાવે તો હવે આમ સાથે ગાય ભગવાન ખરાબ કરે એવું બધું કરે આગળ પોતે આવી તો ભગવાન ગાય પોતે કમાતો હોય તો બીજો કોઈ ભાઈ હાલી શું કરે માણસ ને આમાં આ તો ફેશન બધું થયું એવું છે કે એને આ કશું શું કર્યું બધું શું ઇટ હેપન એને કદું શું કર્યું ચાલે કરો છો કે તમે કરો છો શું ચાલે વાત ને મારી બધાની વાત ને સમજે તો નિવેડ આવશે ને નિવેડો નહીં આવે એટલે બે કરશે તમે ઉદાગરા રહ્યા છે અને ચિંતાઓ થયા ગયા બહુ ભેર છે બહાર પૂછે તો કઈ મન ખુશ માં આવી જાય મસ્તી માં આવી જાય શું અહીં આત્મા નો આનંદ થાય નિરાકુર આનંદ એને કહે આકુરતા વ્યાકુરતા એનો કયો આનંદ થાય મોક્ષ માં જેવો આનંદ થાય મારા તો 5 વખત એમ બોલવું પડે કે 5 વખત કે મને આ દુનિયામાં કોઈ પણ જીવ ને કીધું માત્ર પરીક્ષ નો અર્થ બરાબર નહીં થાય. ભાઈ પૂછે છે કે અહમ શું વસ્તુ છે? આપણે બધા જાણીએ છે, નાનીઓ કે છે કે અહમ નું કંટ્રોલ હોવું જોઈએ અથવા અહમ ન હોવું જોઈએ, તો એ કેમ કંટ્રોલમાં આવતો નથી? એક કલાક વાળા આવ્યો અહંકાર ને મમતા દેવું, અહમ એટલો નહીં એવું નથી બનતું, એવું નથી બને એવું હોય છે, પણ લોકો ને જડતું નથી. શું થાય? જડતું અંતરાય તમને બે કલાક માં વધારે આવે સંપૂર્ણ અહમ લઈ લઈ સામાયિક કરે પછી અહમ દેખાય તો મને કહેજો. નામ ને સામાયિક શું છે? નહીં લાખો અવતાર અહમ ના જાય, લાખો અવતાર અહમ ના જાય, લાખો અવતાર અહમ જાય એ વસ્તુ નથી, આ હેડી વસ્તુ નથી. પણ જ્યાં વિરાટ સ્વરૂપ હોય તે આપણો અહંકાર ને લઈ લે. વિરાટ સ્વરૂપ પરિણામ કહેવાય કે જેનામાં સહેજ પણ બુદ્ધિ ના હોય, સહેજ પણ બુદ્ધિ ના હોય એ વિરાટ સ્વરૂપ કહેવાય. બુદ્ધિ નાને પાસે દાદા આ વાત બરાબર એક્સેપ્ટ થાય, નાની માં બુદ્ધિ ન હોય એ બરાબર એક્સેપ્ટ થાય એમ બોલો. સમજાવો. એ લોકો બુદ્ધિ માં રિપીટ કરે છે, અનાગત મારી બુદ્ધિ વધારે, અનાગત મારી વધારે, આ જગત માં એ જ ચાલે છે, એ ચાલે છે, જગત માં એવું જ ચાલે છે ને. પેલો પેલો કશું વધારે બુદ્ધિ થાય, પેલો કશું વધારે બુદ્ધિ થાય, એટલે આ બુદ્ધિ ના ઘોડા રેસ તો અક્ષર મસ્ત પડ્યા છે. તમે પડ્યા છે? હા, ગાડી માં રેસકોર્સ માં ના હોય, બુદ્ધિ જ ના હોય, એક સેન્ટ પણ બુદ્ધિ ના હોય, એટલે અમને બુદ્ધિ નથી. એટલે અમે પુસ્તક માં લખ્યું છે કે અમે અભૂત છીએ, બુદ્ધિ એટલે તો લિમિટેડ હોય. કેટલી હોય? લિમિટ પણ હોય, અને અમે તો જ્ઞાન અનલિમિટેડ જ્ઞાન. બુદ્ધિ એટલે ઇન્ડિરેક્ટ પ્રકાશ કહેવાય, અને જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ કહેવાય. તો બુદ્ધિ એટલે શું? ઇન્ડિરેક્ટ પ્રકાશ, એ આત્મા નો પ્રકાશ, પણ ઇન્ડિરેક્ટ. ઇન્ડિરેક્ટ એટલે બુદ્ધિ માણસ ને શું થાય છે? હરીફો નહીં, પણ માણસ ને એના અહંકાર ના થ્રુ આવે છે, એ બુદ્ધિ કહેવાય. આ જે પ્રકાશ આત્મા નો પ્રકાશ અહંકાર ના થ્રુ આવે છે એ બુદ્ધિ કહેવાય. અહંકાર જો જાડો હોય તો બુદ્ધિ જાડી હોય, અહંકાર પાત્રો હોય તો બુદ્ધિ પાત્રી હોય, અહંકાર લુચ્ચો હોય તો બુદ્ધિ લુચ્ચી હોય, અહંકાર ચોર હોય તો ચોર બુદ્ધિ હોય. જેવો જેવો અહંકાર એવું એની થ્રુ આવે એટલે બધું અથવા એવું જ હોય. અમને તો વચ્ચે અહંકાર જ નહીં, એટલે સીધો ડિરેક્ટ પ્રકાશ જ પડે. બધા શાસ્ત્રો નો ફોડ આપી, આ જગત માં કોઈ વસ્તુ એવી નથી જેનો ફોડ ના આપી શકાય. અને માગો એ આપે, તમે જે માગો એ બધી જ વસ્તુ આપે. પણ કરતા ભાવે નહીં, નિમિત્ત ભાવે. કેવું? નિમિત્ત ભાવે. કરતા ભાવે અમારો કરતા હોય ને. અથવા જોડે કોણ બોલે છે? બોલે છે કોણ તમારા જોડે? દાદા ભગવાન એક આંકડો બોલી શકાય નઈ. તો આ તો ઓરિજિનલ ત્યાં બોલે છે. કોણ બોલે છે? ઓરિજિનલ. હા, ઓરિજિનલ નહીં, ઓરિજિનલ નહીં થઈ છે, તેના પર ત્યાં બધી થાય છે. અને તમારું અંદર ત્યાં જગત, પણ તમે તો હું બોલ્યો તો એટલે જેનો હું ના હોય, હું ખલાસી હોય, ત્યાં હોય ત્યાં જેમ જેમ બોલે એને દેશ ના કહેવાય. શું કહેવાય? ઉપદેશ ના કહેવાય, દેશ ના. નીકળ્યા જ કરે, નીકળતો નથી ને. અને વક્તા કોણ અને હું મારો મારે શું ધંધો એને જ્ઞાતા દ્રષ્ટા પણ રાખવાનો એ પ્રકર કેવી રીતે લાગી રહી છે, તો તમારો ફાયદો થઈ રહ્યો છે કે નહીં એ બધું જોવા. તમારે ના ફાયદો થાય એટલે બંધ કરાવી દે. મોક્ષ જે આપણે કહીએ છીએ, મોક્ષ શું છે? આપણે જે કહીએ છીએ મોક્ષ, એ મોક્ષ શું છે? મોક્ષ એટલે આ સંસારમાં જે માત્ર સુખને જ ખોળે છે, એટલે એક જીવ કે જાત પાન નાનું છોડવું, નાનું જીવ હોય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, બધા સુખને જ ખોળે છે. પાંચ ઇન્દ્રિય ના લોકો દેવો સુખ ખોળે, એટલે સંસારી માત્ર સુખને ખોઈ રહ્યા છે. એ સુખ એમને પ્રાપ્ત થાય છે મનુષ્ય મનુષ્ય દેહમાં, પણ તે સુખ વાળું અંતે દુઃખ વાળા દુઃખ થાય છે. ભોગી રહ્યા પાછળ દુઃખ આવી ઉભું બધા દુઃખ આવે છે મારે. હા, અરે અંતે દુઃખ વાળું સુખ એને સુખ કહેવાય નહીં, એ કલ્પિત સુખ છે. આ બધા આ જગત ભોગવી રહ્યું છે, દેવતા ભોગવી રહ્યા છે, બધું કલ્પિત સુખ છે. કલ્પિત સુખ વિનાશી હોય છે. પુણ્ય નું સુખ પણ કલ્પિત સુખ, સાચું પુણ્ય હોય, પુણ્યા નું બધી પુણ્ય હોય તો કલ્પિત સુખ તો ખરું છે, પણ જોડે જોડે માર્ગ મળી આવે મોક્ષ નો, એટલે સંજોગો વધારી આપે, સંજોગો ભેગા કરી આપે. અમારું કહેવું છે કે મોક્ષ એ શું છે? એટલે મોક્ષ જે આપણે એટલે મોક્ષ એટલે શું કહ્યું આવે? મોક્ષ એટલે જ્યાં આગળ આ મનુષ્ય શું કે છે, આખો દાડો સુખને માટે પંફા માર્યા કરે, સંતોષ એને કદાચ થતો, સંતોષ થાય પણ તૃપ્તિ નહીં થતી. સર કલ્પિત વસ્તુ છે, સાચી વસ્તુ એની પાસે નથી, એટલે તૃપ્તિ થાય એવું સુખ ખોળે છે. કેવું ખોળે? એટલે સનાતન સુખ ખોળે છે. કેવું? સનાતન સુખ. જે સુખ આવ્યા પછી સુખ બધા દેખાય નહીં, સુખી એ સનાતન સુખ, એનું નામ મોક્ષ. એ પામી શકાય? એ પામી શકાય. આવું પામેલો છે ને, નિરંતર છે. મારે ગાળો ભરે, ધોળો મારે, જેલમાં જાય નહીં. અરે એવું 20,000 માણસો મારી પાસે પામ્યા, થોડા ગયા નથી. પણ દાડા પર લેટ આવ્યો વાંચો હતો નહીં, એટલે અમારે એનું અંગત ચોકસી કરવી છે. લેટ નથી વાંચવા માટે સ્પષ્ટીકરણ કરવું છે, સ્પષ્ટીકરણ કરવું છે. એ વાત એના કરતા કે મારે એનું સ્પષ્ટીકરણ કરવું છે અને ચોકસાઈ કરવી છે. સમજવું છે આ હકીકત છે કે નહીં? વાસ્તવિકતા ખબર. એક માણસ ને ઠાકોરજી વખત મતનભી હતા, તેમને પૂછ્યું પેલા જૈન અરે હિંમતભાઈ દેખા કહે, પૂછ્યું તમે ક્યાં આધારે કહી શકો છો મને 9 વર્ષથી એક મિનિટ પણ મારું મન અસ્થિર થયું નથી, એક મિનિટ નહીં પણ સેકન્ડ નથી થયું. નોકરી કરે છે, બધું કરે છે, બહેરા છોકરા બધું, એક મિનિટ પણ મન અસ્થિર થયું છે, એક સેકન્ડ. એટલે પછી એને લખાયું છે બધું બધું બધો લેખ આવ્યો. અરે જક્ષીભાઈ, જક્ષીભાઈ, હા, આપણે બેંકમાં જઈએ આપણે વિશ્વાસ ના રાખીએ, મને શું વિશ્વાસ નહીં થઈ શકે? તો એ શું કે અત્યારે તમારે પાછો લઈ જાય, વિશ્વાસ ના રાખવો પડે. તો બીજી રીતે કેશ બેંક, તમે એક કલાકમાં બધી જ વસ્તુ લઈ જાઓ. ભૌતિક મમત, ભૌતિક મળે ને આત્મા, મમત આત્મા, વ્યક્તિ મમત મળે. કે જૈન ધર્મ માં એમ કહેલું છે કે અહીંથી મોક્ષ બંધ છે, અહીંથી મોક્ષ બંધ છે, એટલે પછી મોક્ષ કેમ થાય? તો કે અહીંથી મોક્ષ બંધ છે તો એક અવતારી થાય, શું થાય? એક અવતાર બાકી રહે, એક અવતાર બાકી રહે, વાંધો ખરો? એક અવતાર બાકી રહે, વાંધો ખરો? એક અવતાર બાકી રહે, પણ આ દેહ મોક્ષ થઈ જાય પાછું, અહીં થઈ જાય પછી જોઈશું આપડે. આ દેહ મોક્ષ થાય, વેપાર કરતા હોય તો મોક્ષ થાય, પછી બીજો કયો મોક્ષ આપડે? પછી એક અવતાર બાકી રહે, અમે અહમ ને કેવી રીતે કંટ્રોલ કરી શકીએ એટલી સમજ આપો. કંટ્રોલ ને અહમ ચાલ્યો જાય, અહમ ચાલ્યો જાય પછી ધંધા કરો, અહમ ચાલ્યો જાય પછી ધંધા કર્યા કરો. એટલે અમારું એ જ કહેવું છે કે એને અમે કેમ બરોબર છૂટા કરીને ધંધા કરો ને, વાંધો નહીં. પાંચ લાખ અવતાર નો માલ પડેલો છે, અગર 2 લાખ અવતાર નો માલ પડે તો જોખમદારી બધી અમારી, તમારે તો જોખમદારી. 5 લાખ અવતાર નો માલ હતો ને તો જોખમદારી હતાજી હલે તો અમારા કાકા છે દાદા, તે શું વાસ્તવિક વિદ્યા છે એ સમજને નથી. ચમત્કાર જેવી વસ્તુ જે છે તે મેથમેટિક જેમ છે કે વાસ્તવિક આપણે સમજણ ના પડે ને એને આપણે સમજ કરીએ. બીજી નજરબંધી કરે કે સારા કરે, ચમત્કાર જેવું વાત નથી. એટલું તમારા નક્કી માન અત્યારે અમારા ત્યાં રોજ ના હજારો ચમત્કાર થાય, હજારો. પણ બધા લોકો છે કે દાદા ચમત્કાર કરતા નથી, દાદા જાદુગર નથી. આ તો અમારું યશ નામ કરશે, શું છે અમે આ થયા એ તમારું કામ થઈ જાય. પછી દાદા એવા ચમત્કાર કરે, દાદા ચમત્કાર કરતા નથી. અમને યશ નામ છે એટલા બધું યશ છે કે આ શરીર ચમત્કાર નહીં ને, એટલે ચમત્કાર માણસ કરી શકે નહીં. કોઈ દેહકારી માણસ ચમત્કાર કરી શકે નહીં. અને ચમત્કાર એ છે તે 2 વસ્તુ છે. પોતે વિજ્ઞાન નો જાણકાર ન હોય એટલે વિજ્ઞાની માણસ આપણને મદદ બનાવે કે આવું થોડું કરું છું આપણને એમ લાગે તો સમજ ને. અને જાણ્યા પછી 2 બધા નું પાસે ચમત્કાર એ વિજ્ઞાન જાણી ગયા પછી ચમત્કાર દાખલો આપો. હું નાના હતો મેં ચમત્કાર કરી બતાવ્યો અમારા ભાઈબંધો માં. આ કાગળ હોય ને કાગળ, એને આમ કઢાઈ કરી, કઢાઈ અને પછી મેં તેલ નાખી અને સૌ મૂકીને સૌ હરગાઈએ તો શું થાય? તમે શું કહો છો? એને ગજ્યા કરતા એમને ખવડાવ્યા લોકો એક એક બજેટ બનાવી આપી પછી આ એક બધા જોઈએ. આ મેં શું કર્યું આમ મૂકી અને પછી ભાઈ બંધ એવું બધું બનાવી દઉં એટલે બધા ચમત્કાર કર્યો. પછી એમને કહ્યું ચમત્કાર નતો આ જે વિજ્ઞાન થી તમે જાણતા નથી એ વિજ્ઞાન હું જાણું છું એટલે તમે જાણ્યા પછી તમે પણ કરી શકો છો. શું કહ્યું? જેને તમે કરી શકો એને ચમત્કાર ના કહેવાય. શું કહ્યું? ચમત્કાર કોણ કે કોઈ બીજો કરી શકે જ નહીં. એવું એક દાખલો છે પણ એવું બને એવું બન્યું નથી. મહાવીર ભગવાન થી નહીં બન્યું, કોઈ થી બન્યું. હમણાં કચ્છમાં હતો મારા સગાઉ તો ભાઈ અમને દેખતા ઉપર લખાવડા ઉપર થી ઘરે એવું કરો કરી આપો. ચાલાકી ને ધન છે પણ ચમત્કાર જેવું વસ્તુ નથી. ચાલાકી આપણને મૂર્તિ ના પડે. એક માણસ છે એ કે છે મેં ગુરુ કર્યા છે એટલે મારા દાદા ની પાસે જ્ઞાન લેવું નથી. મારા ગુરુ ચમત્કારી હતા, દાદા ચમત્કારી નથી એટલે એને પેલું જ્ઞાન લેવું નથી. મને પૂછ્યું મને કે ચમત્કાર નો જ્ઞાન અમને આવો ચમત્કાર અમારે લાગુ કરી નથી ભાઈ. શું કહ્યું એટલે પછી બીજા જે માણસ હતા એને ખરાબ લાગ્યું કે દાદા સારું કે છે તારે તું આવું અવરું હતું શું. એટલે પેલે શું કરવું પેલો ચમત્કારી હતો માણસ એ જાણતો હતો બધો ચમત્કાર. એટલે પેલે શું કર્યું બે ચાર પાંચ ચમત્કાર કરી બતાવ્યા એટલે પેલો ગભરાઈ ગયો. પેલા ને કે છે હાથમાં દીધું છું કે છે દાદા ભરકાઈ જાવ ને. પછી એ માણસે મેં કહ્યું કે તે શું કર્યું મને સમજ પાય ને ત્યાં કે છે એ મારી રૂબરૂમાં કરી બતાવવાનું મેં કહ્યું. એટલે એક સિક્કો આપ્યો કે આ ભાઈ ને હાથમાં જાગે છે એ કદાચ આમ જાય દેખો જાય દેખે પછી એનો આમ આમ થતી કર્યું દિવાળી તો બહાર ગયેલી છે. પછી આવા ચાર પાંચ ખેલ કરી બતાયા. હા હું તો મૂર્તિ માનું જ નહીં એટલે પછી હું શું જાણું કે વિજ્ઞાન ને આ જે વિજ્ઞાન નો અભાવ છે વિજ્ઞાન જાણતા નથી તે જ આ મૂર્ખ બનાવે છે. એટલે પછી મેં એને કઈ ખુલાસા કર્યા હવે કાકા જે સિક્કો હતો તેને એક મેડિસિન આવે છે રચીને મૂકીએ આપણો સિક્કો હાથમાં આપીએ થોડી વાર પછી ખુબ ઘટ થઈ જાય. કેમિકલ રિએક્શન થાય એટલે તરત એ આ કંકુ બંકુ બધું કાર્બન બધું કરે તમારે ચાલક આ બેન પૂછે છે કે આ દેરાસર માં અમીજરણા થાય વાક્ય પડે એ શું કહેવાય. બધું ચમત્કાર નહીં ચમત્કાર એ દેવો સાસનદેવો ધર્મ ને બધે કરવા માટે સાસનદેવ નું એ છે ધર્મ ને બધું છે અમારા ધર્મ પર શ્રદ્ધા નથી. સાધન થોડું કામ કરે છે પણ બીજા આપણા પ્રધાનજી બહુ કરે છે આપણા લોકો એટલે ચમત્કાર કોઈ જગ્યાએ માનશે નહીં. કોઈ ચમત્કારી કોઈ દુનિયામાં થયો નથી. બેન પૂછે છે કે દેરાસર માં અમીજરણા થાય છે અમીજરણા દેવ લોકો નું કાર્ય હોય છે સાસન દેવો નું કારણ ધર્મ ઉપર લોકો ની શ્રદ્ધા બેસે એટલા માટે. બીજું આપણા લોકો નું હોય આપડા મહારાજો ભાઈ એમના હેતુ ખરાબ નથી એનો હેતુ લોકો કેમ કરી ધર્મ ને પામે હેતુ વધારે આપડે વધો નથી. એને કહેવાય લાગે ભાઈ ચમત્કાર કર્યો મારા થી વધો આપડો અક્રમ માર્ગ એ જ્ઞાન માર્ગ કહેવાય ને એમ વિશે વેદાંત ના જ્ઞાન માર્ગ અને આપડા અક્રમ માર્ગ વચ્ચે કઈ તફાવત છે. અક્રમ માર્ગ કહેવાય ને બીજા ધર્મ પુસ્તકો વાંચી છે.